श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 10, 11, 12, 13। त्रिविध कर्म युग धर्म तीर्थ चित्त शुद्धि तीर्थनु महत्व अने वशिष्ठ विश्वामित्रना क्लेशनु वर्णन। जन्मेजे राजाए पूछू, मुनिराज आपे अद्भुत कर्म करवा वाला इंद्रनी कथा मने कही। इंद्र तेना स्थान थी भ्रष्ट थई गया अने तेमने पण दुखो भोगवा पड़िया। तेनु विस्तारथी विवेचन करी अने आ संदर्भ में देवताओं पर नियंत्रण राखवा वाला भगवती जगदंबा नो महिमा पण आपे वर्णव्यो। परंतु हवे मने प्रश्न थाय छे के महान तपस्वी अने देवराजना पद पर प्रतिष्ठित थया पछी पण इंद्र ने आवा असह्य दुखो केम भोगवा पड़िया? सो अश्वमेघ यज्ञों कर्या पछी तेमने इंद्रनुं स्थान प्राप्त थयुं हतुं। बधा देवताओं तेमनुं अनुशासन मानता हता, छतां ते पदच्युत कई रीते थया? हे करुणासागर, आप तेनुं यथार्थ कारण मने जणावो। सुतजी बोलिया, शौनकादि ऋषिओ ज्यारे राजा जन्मेजये सत्यवती नंदन व्यासजी ने आ प्रमाणे पूछ्युं त्यारे भगवान व्यासजी अत्यंत प्रसन्नतापूर्वक तेमने उत्तर आपवा लाग्या। व्यासजी बोल्या, राजेंद्र हूँ आनु अत्यंत अद्भुत कारण कहूँ छू, सांभळो। तत्वज्ञानीओए संचित वर्तमान अने प्रारब्धना भेदथी त्रण प्रकारना कर्म कह्या छे। अनेक जन्मोना भेगा थयेला कर्मोने संचित कर्म कहे छे। ते कर्म पण सात्विक राजस अने तामस एम त्रण प्रकारना होय छे। राजन घणा वखतनु शुभ अशुभ रूपे संचित थयेलु कर्म पुण्य अने पापना रूपमां अवश्य भोगवू पड़े छे। दरेक जन्ममां प्राणीओ द्वारा कर्म संचय थाय छे। क्रियमाण कर्मने वर्तमान कर्म कहे छे। देहधारी जीव शुभ अथवा अशुभ कर्म करवा प्रवृत्त थाय ज छे। શરીર ધારણ કરવાથી કાળની પ્રેરણાથી કર્મ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને તે કર્મનું ફળ સુખ દુઃખ રૂપે ભોગવવામાં મનુષ્ય સ્વતંત્ર નથી, તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે। ભોગવી લીધા પછી પ્રારબ્ધ કર્મ શેષ રહેતું નથી। રાજેન્દ્ર એ નિશ્ચિંત છે કે પૂર્વજન્મના શુભ અશુભ સંચિત કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવું જ પડે છે। મહારાજ મનુષ્ય દેવતા યક્ષ રાક્ષસ ગંધર્વ અને કિન્નર બધા જ કર્મફળ ભોગવવામાં પરવશ છે। દેહ ધારણ કરવામાં પણ કર્મ જ મુખ્ય કારણ છે। કર્મ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા પછી પ્રાણીઓના જન્મ મરણનું ચક્ર બંધ થઈ જાય છે। સાજન ઇન્દ્ર વગેરે દેવતા દાનવ યક્ષ અને ગંધર્વ આ બધા જ કર્મને આધીન છે। પ્રાણી તેના જીવનમાં જે સુખ દુઃખ ભોગવે છે તેમાં પૂર્વજન્મના સંચિત કર્મ જ કારણ છે। આનાથી એ સ્પષ્ટ થાય છે કે અનેક જન્મના જેટલા સંચિત કર્મ છે તેમાંથી ક્રમશઃ દરેક કર્મનું ફળ પ્રાણીની સામે સમય સમય પર આવતું રહે છે। આ જ નિયમ દેવતાઓ માટે પણ છે। પ્રારબ્ધના અટળ નિયમને લીધે ઇન્દ્રને કષ્ટ ભોગવવા પડ્યા। રાજન ભગવાન નારાયણના અંશરૂપ નર અને નારાયણ આ બંને ધર્મને ત્યાં પુત્રો થઈ અવતર્યા હતા, તે જ બંને અર્જુન અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા। મુનિઓ આ પુરાણ કથાને કહી ચૂક્યા છે, જેનામાં શક્તિ વધારે હોય તેનામાં દેવતાનો અંશ સમજવો જોઈએ। જગતમાં જે કોઈ બળવાન ભાગ્યશાળી વિદ્વાન અથવા દાની થાય છે તેને દેવતાનો અંશ કહેવાય છે। રાજન આ જ વાત પાંડવોના સંબંધમાં પણ કહેવામાં આવી છે। સુખ દુઃખ ભોગવવા માટે જ પ્રાણીઓને શરીર લેવું પડે છે। કોઈ પણ શરીરધારી પ્રાણી કર્મફળ રૂપે આવતા સુખ દુઃખથી બચી શકતો નથી। આ નિયમમાં કોઈ પ્રાણી સ્વતંત્ર નથી, પ્રારબ્ધ દેવ તેને પકડ રાખીને જ બેઠું હોય છે। તેથી પરાધીન પ્રાણી જન્મ મરણ રૂપી સુખ દુઃખ ભોગવ્યા કરે છે। આ પ્રારબ્ધને વશ પાંડવોનો જન્મ વનમાં થયો હતો। અને પછી તેમને ઘેર આવવાનો સુઅવસર પ્રાપ્ત થયો. ત્યાર પછી તેમણે પોતાના પરાક્રમથી બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ કર્યો અને વળી વનમાં જવાની પરિસ્થિતિ તેમની સામે ઉપસ્થિત થઈ. વનવાસમાં તેમને અપાર દુઃખો ભોગવવા પડ્યા. ખરેખર કર્મની ગતિ અત્યંત દુર્ગમ ગહન છે. વ્યાસજી કહે છે, રાજન, કાળના પ્રભાવથી પ્રજા પણ યુગ પ્રમાણે થાય છે, તેને પણ કોઈ ટાળી શકતું નથી, કારણ કે તેમાં યુગ ધર્મ જ કારણ છે. જે જીવોની ધર્મ પ્રત્યે પ્રીતિ હતી તેમનો જન્મ સતયુગમાં થયો હતો. જે જીવો ધર્મ અને અર્થની કામનાવાળા હતા તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો. ધર્મ અર્થ અને કામની ઈચ્છાવાળા જીવોનો જન્મ દ્વાપર યુગમાં થયો તથા અર્થ અને કામમાં અનુરાગ રાખનારા બધા જીવો કળિયુગમાં જન્મ્યા છે. રાજેન્દ્ર, યુગ ધર્મ વારંવાર બદલી શકાતો નથી, ધર્મ અને અધર્મની વ્યવસ્થા કાળ જ કરે છે. જન્મે જે રાજાએ પૂછ્યું, મહાભાગ, સતયુગમાં જન્મ લેનારા પુણ્યાત્માઓ અત્યારે ક્યાં હશે? હે પિતામહજી, સાથે સાથે એ પણ જણાવો કે દાન અને વ્રતમાં નિષ્ઠા રાખનારા ત્રેતા અને દ્વાપર યુગમાં જે મુનિઓ હતા તે અત્યારે ક્યાં છે? દુરાચારી નિર્લજ પાપમાં રચ્યા પચ્યા રહેવાવાળા, વેદોની નિંદા કરવાવાળા પ્રાણી જ્યાં કળિયુગમાં જન્મ લે છે તે સતયુગમાં ક્યાં ચાલ્યા જશે? મહાબુદ્ધિશાળી, મારા બધા પ્રશ્નોનું સમાધાન કરવા કૃપા કરો, કારણ કે યુગ ધર્મથી સંબંધ ધરાવતા આ વિષયને જાણવાની મારી ખૂબ ઈચ્છા છે. વ્યાસજી કહે છે, રાજન, સતયુગમાં જે મનુષ્ય જન્મ લે છે તે અત્યંત પવિત્ર કાર્ય કરીને પાછા દેવલોકમાં જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધા વર્ણના મનુષ્ય પોતપોતાના ધર્મમાં તત્પર રહીને ઉત્તમ કર્મના ફળરૂપે દેવલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. સત્ય, દયા, દાન, એક પત્ની વ્રત, કોઈના પ્રતિ દ્વેષ ન કરવો તથા બધા જ પ્રાણીઓ સાથે સંભાવ રાખવા સતયુગનો સામાન્ય ધર્મ છે. આ ધર્મનું આચરણ કરીને પ્રાણી પાછો સ્વર્ગમાં સ્થિત થઈ જાય છે. ત્યાં સુધી કે ધોબી વગેરે શુદ્ર વર્ણવાળા પણ ધર્મ પાલન કરીને સ્વર્ગે જાય છે. રાજન, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ આ પ્રકારની જ વ્યવસ્થા હોય છે. આ કળિયુગમાં માત્ર પાપી મનુષ્ય જન્મ લે છે, તેમનું સ્થાન નરકમાં જ હોય છે. તે નરકમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બીજો કળિયુગ આવતો નથી. યુગ શરૂ થવાથી મનુષ્ય થઈને પૃથ્વી પર આવી જાય છે. રાજન, જ્યારે કળિયુગનો અવધિ પૂરો થઈ જાય છે અને સતયુગનો આરંભ થાય છે ત્યારે પુણ્યાત્મા જીવો સ્વર્ગમાંથી આવીને પૃથ્વીની શોભા વધારે છે. આ રીતે જ્યારે દ્વાપર સમાપ્ત થવાથી કળિયુગ આવે છે ત્યારે બધા પાપી જીવો નરકમાંથી સરકીને પૃથ્વી પર આવી જાય છે. કળિયુગનું સ્વરૂપ પાપમય છે, તેથી આ યુગની પ્રજા તેવી જ થાય છે. ક્યારેક પ્રાણીઓમાં પ્રારબ્ધ વસાનાથી ઉલટું પણ જોવા મળે છે. કળિયુગના અનેક મનુષ્યો દ્વાપરમાં જન્મે છે, એ જ પ્રમાણે સતયુગ અને ત્રેતાયુગના અનેક મનુષ્યોનું આચરણ ભ્રષ્ટ થઈ જવાથી તે કળિયુગમાં જન્મ લે છે અને તેમના કર્મના પ્રભાવથી અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. જન્મેજયે પૂછ્યું, મહાભાગ, દરેક યુગમાં ધર્મનું સ્વરૂપ કેવું છે તે વિસ્તારથી કહેવાની કૃપા કરો. વ્યાસજી બોલે, રાજાઓમાં શ્રેષ્ઠ સાંભળો, હું આ સંદર્ભમાં તમને એક દ્રષ્ટાંત આપું છું. કળિયુગના હું એક દ્રષ્ટાંત આપું છું. યુગના પ્રભાવથી પ્રભાવિત થઈને સાધુ લોકોના ચિત્ત પણ ભ્રમમાં પડી જાય છે. તેનો દાખલો છે તમારા પિતાશ્રી. તે મહાત્માની ધર્મમાં પૂરી નિષ્ઠા હતી, છતાં પણ કળિયુગના પ્રભાવથી તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ અને તેમણે બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો. એ સિવાય યયાતિના શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલા તે ક્ષત્રિય રાજા એક તપસ્વીના ગળામાં મરેલો શ્રાપ નાખે ખરા? રાજન, આ બધો યુગનો પ્રભાવ છે. રાજન સતયુગમાં બ્રાહ્મણો વેદના પૂર્ણ વિદ્વાન હતા. તેઓ નિરંતર ભગવતી જગદંબાની આરાધના કરતા હતા. ભગવતીના દર્શન માટે તેમનું મન સદા આતુર રહેતું હતું. ગાયત્રીનું ધ્યાન, પ્રાણાયામ અને જપમાં તેઓ પૂરો સમય વ્યસ્ત રહેતા હતા. તેઓ મુખ્યત્વે માયા બીજનો જપ કરતા હતા. તેઓ દરેક ગામોમાં શક્તિનું મંદિર હોવું જોઈએ તે માટે પ્રયત્નશીલ હતા. સ્વાભાવિક રીતે બધા લોકો સત્ય, શૌચ એટલે પવિત્રતા અને દયા આ ત્રણ ગુણોથી યુક્ત હતા. સતયુગમાં ક્ષત્રિયોનું મુખ્ય કાર્ય પ્રજાનું ભરણ પોષણ કરવાનું હતું. વૈશ્યો ખેતી, વેપાર અને ગોપાલન કરતા હતા. સાજન સતયુગમાં શુદ્રો હંમેશા સેવા કાર્યમાં તત્પર રહેતા હતા. તે શ્રેષ્ઠ યુગમાં બધા વર્ણના લોકો ભગવતી જગદંબાની પૂજા કરતા હતા. ધર્મની આ જ સ્થિતિ ત્રેતા યુગમાં પણ હતી. તે દ્વાપર યુગમાં બહુ ઓછી થઈ ગઈ. રાજન પ્રાચીન કાળમાં જે રાક્ષસ કહેવાતા હતા તે કળિયુગમાં બ્રાહ્મણ કહેવાય છે. કારણ કે કળિયુગના બ્રાહ્મણો ઘણું કરીને ઢોંગી હોય છે. બીજાને ઠગવો, અસત્ય બોલવું અને વૈદિક ધર્મની વિરુદ્ધ આચરણ કરવું કળિયુગના બ્રાહ્મણોનો સ્વાભાવિક ગુણ થઈ ગયો છે. તે ક્યારેક વેદાભ્યાસ છોડીને શુદ્રોની સેવા કરે છે. કળિયુગમાં દંભી લોકો ચતુર કહેવાય છે. બ્રાહ્મણો અભિમાનથી ભરેલા હોય છે. અનેક પ્રકારના અસત ધર્મનો પ્રચાર કરનારા અને ક્રૂર એવા કેટલાય બ્રાહ્મણો ધર્મનું આચરણ છોડીને વેદની નિંદા કરે છે અને વ્યર્થનો વાદ વિવાદ કરે છે. રાજન જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જાય છે તેમ તેમ સત્ય આધારિત ધર્મ ક્ષીણ થતો જાય છે. આવી જ સ્થિતિ કળિયુગના અન્ય વર્ણોની પણ છે. ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પણ અધાર્મિક થઈ જાય છે. પાપ કર્મમાં અને અસત્ય બોલવામાં તેમને કોઈનો શોભ થતો નથી. સાજન શુદ્ર જેવા કળિયુગના બ્રાહ્મણો દાન લેવામાં સુરા હશે. કળિયુગનો વધારે સમય વ્યતીત થયા પછી સ્ત્રીઓ સ્વચ્છંદી થઈ જશે. તે કામ, લોભ અને મોહમાં ડૂબેલી હશે. સાજન આવી નીચ સ્વભાવની સ્ત્રીઓ અસત્ય અને હલકી વાતો કરનારી થશે. તેથી તેમને સદા દુઃખ ભોગવવા પડશે. પોતાના પતિને છેતરવા વાળી કળિયુગની સ્ત્રીઓના મોઢેથી મોટી મોટી ધર્મની વાતો નીકળશે. કળિયુગની દુરાચારણી સ્ત્રીઓના લક્ષણ છે. આહાર શુદ્ધિથી ચિત્તની શુદ્ધિ થાય છે. રાજેન્દ્ર ચિત્ત શુદ્ધ હોય તો ધર્મનો અવશ્ય વિકાસ થાય છે. જ્યારે સદાચારમાં ભેળસેળ વિષમતા થાય છે ત્યારે તે દોષને કારણે ધર્મ પણ વિષમ ભેળસેળીઓ થઈ જાય છે. અને જ્યારે ધર્મ વિષમ એટલે સંકર થઈ જાય છે ત્યારે અવશ્ય વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે. રાજન કળિયુગના લોકો બધા ધર્મોથી ભ્રષ્ટ હોય છે. આ કળિયુગનો દોષ સ્વભાવ છે. કળિયુગના પ્રભાવથી હંમેશા પાપમાં રચ્યા પચ્યા રહેવાવાળા મનુષ્ય માટે સાધારણ રીતે કોઈ પ્રાશ્ચિતનું પણ વિધાન નથી. જન્મેજયે પૂછ્યું, ભગવાન આપ બધા જ ધર્મના જ્ઞાતા છો. આપે સંપૂર્ણ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં અધર્મ ઘણો છે એવા કળિયુગમાં મનુષ્યની શી ગતિ હશે? તેની નિવૃત્તિનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. વ્યાસજી કહે છે, મહારાજ તેના માટે માત્ર એક જ ઉપાય છે, બીજો નથી. તે ઉપાય એ છે કે સંપૂર્ણ દોષોથી છૂટવા માટે ભગવતી જગદંબાના ચરણ કમળનું ચિંતન કરવું. રાજન પાપોને ભસ્મ કરવા માટે ભગવતીના નામમાં જેટલી શક્તિ છે તેટલા તો પાપ છે જ નહીં. પછી ડરવાની શી જરૂર? જો પરાધીનપણે પણ સહજ રીતે કોઈના મોઢેથી ભગવતી જગદંબાના નામનું ઉચ્ચારણ થઈ ગયું તો તે નામના પ્રભાવથી પ્રાણીને શું શું મળે છે તે જાણવા શંકર વગેરે બધા દેવતાઓ પણ અસમર્થ છે. નસંત્ય ધાની તાવંતી યાવંતી શક્તિ રસ્તી હિ નામ હિ નામની દેવ્યાહા પાપ દેહ પાપ દાહે તસ્માદ ભીતિ કુતો નૃપ અવશેનાપી યન્નામ લીલયો ચરિતમ યદી किम किम ददाति तजग्नातुम सर्मथा न हरादय। राजन, શ્રીદેવીના નામોનું સ્મરણ કરવું એ જ પાપોનું પ્રાશ્ચિત છે, તેથી કળિયુગના ભયથી બચવા માટે મનુષ્ય કોઈ પુણ્યક્ષેત્રમાં વસવું જોઈએ, ત્યાં હંમેશા ભગવતી જગદંબાનું ચિંતન કરતા રહેવું, બધા જ પ્રાણી અને પદાર્થોથી વિરક્ત થઈને આ સંસારથી મુક્ત થઈ જવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવતી જગદંબાને પ્રણામ કરે છે તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે. રાજન, બધા જ શાસ્ત્રોનો સાર મેં તમને કહ્યો, તમે આ બધા વિષયોનો વિચાર કરીને ભગવતીના ચરણ કમળની આરાધના કરો. અજપા નામથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ભગવતી જગદંબાનું જ નામ છે. મોટા ભાગના લોકો ગાયત્રી મંત્રનો જપ કરે છે, પરંતુ માયા દ્વારા મોહિત હોવાથી તેનો વિશેષ મહિમા તેને સમજાતો નથી. જે લોકો તેને સાધારણ મંત્ર સમજીને જપ કરે છે તેમની મુક્તિ થતી નથી. બ્રાહ્મણો પોતાના હૃદયમાં રાખીને ગાયત્રી મંત્રનો જપ કરે છે, પરંતુ મહિમા ન જાણતા હોવાથી તેમને મુક્તિ મળતી નથી. આમાં પણ મહામાયાનો પ્રભાવ જ કારણ છે. રાજન, તમે યુગ ધર્મની વ્યવસ્થા વિશે પૂછ્યું હતું, તે મેં તમને કહ્યું, હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? જન્મે જે રાજાએ કહ્યું, મુનિવર, મને હવે પૃથ્વીના પવિત્ર તીર્થ ક્ષેત્ર અને નદીઓના નામ જણાવો જ્યાં દેવતાઓ અને મનુષ્યોએ જવું જોઈએ. ક્યાં ક્યાં તીર્થોમાં સ્નાન અને દાન કરવાથી શું ફળ મળે છે તથા તીર્થયાત્રાનો વિધિ તથા વિશેષ નિયમો હોય તો તે પણ જણાવો. વ્યાસજી કહે છે, રાજન સાંભળો, હું એ વિવિધ તીર્થોનું વર્ણન કરું છું જ્યાં દેવીઓના વિશાળ મંદિરો શોભી રહ્યા છે. નદીઓમાં ગંગાજી બધાથી શ્રેષ્ઠ છે. યમુના, સરસ્વતી, નર્મદા, ગંડકી, સિંધુ, ગોમતી, તમસા, કાવેરી, ચંદ્રભાગા, પુણ્યા, વેત્રવતી, ચરમણવતી, સરયુ, તાપી અને સાબરમતી પણ ગંગા જેવી મહાન નદીઓ છે. રાજન, આ નદીઓ સિવાય પણ સેંકડો નાની નાની નદીઓ છે, પરંતુ તેમાં સમુદ્ર સુધી પહોંચવા વાળી નદીઓ વધારે પવિત્ર છે. જે સમુદ્ર સુધી નથી જતી તે અલ્પ પુણ્યા, થોડા પુણ્યવાળી માનવામાં આવે છે. સમુદ્રને મળનાર નદીઓમાં પણ જેનામાં બારે માસ અથાહ પાણી રહે છે તે વધારે પવિત્ર છે. શ્રાવણ અને ભાદરવો એ બે મહિનામાં બધી નદીઓ રજસ્વલા મલિન થઈ જાય છે, કારણ કે વરસાદની ગ્રામ્ય વસ્તીમાંથી ગંદુ પાણી વહીને તેમાં આવે છે. પુષ્કર, કુરુક્ષેત્ર અને ધર્મારણ્ય આ પરમ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. આવો જ મહિમા પ્રભાસ, પ્રયાગ, નિમિષારણ્ય અને અર્બુદારણ્યનો પણ માનવામાં આવે છે. શ્રીશૈલ, ગંધમાદન અને સુમેરુ આ પુણ્યમય પર્વત છે. બધા સરોવરમાં માન સનોવર બધાથી શ્રેષ્ઠ કહેવાય છે. બિંદુ સરોવર અને અચ્છોદસર પણ પરમ પવિત્ર મનાય છે. આત્મચિંતન કરનારા અનેક મુનિઓના અનેક આશ્રમ આ સરોવરો પર આવેલા છે. બદ્રિકાશ્રમ અત્યંત પવિત્ર સ્થાન છે, આ વાત પ્રસિદ્ધ છે. આ સ્થાને બેસીને નર અને નારાયણ નામના બે મુનિઓએ ઉગ્ર તપ કર્યું હતું. વામનાશ્રમ અને સતયુપાશ્રમ પણ જાણીતા છે. જે મુનિઓએ ત્યાં રહીને તપ કર્યું છે તેમના નામથી તે આશ્રમ જાણીતા થયા છે. રાજન, આ પ્રમાણે અસંખ્ય પવિત્ર સ્થાનો પૃથ્વી પર છે. મુનિઓએ આ બધા સ્થાનોને ખૂબ જ પવિત્ર કહ્યા છે. રાજન, આ સ્થાનોમાં મોટા ભાગે બધે ભગવતી જગદંબાના મંદિર છે. થોડા એવા તીર્થો પણ છે જ્યાં દેવીનો નિત્ય નિવાસ છે. જેના દર્શન કરવાથી પાપોનો નાશ થઈ જાય છે તે તીર્થો વિશે હું તમને આગળ કહીશ. રાજન, દાન, વ્રત, યજ્ઞ અને તપ આ બધા પુણ્ય કાર્યો છે. તે સંબંધમાં પણ હું સંક્ષેપમાં કહીશ. તીર્થ, તપ અને દાન દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ અને મન શુદ્ધિ પર આધારિત છે. તે સિવાય તે બિલકુલ ફળ આપતા નથી. રાજન, દ્રવ્ય શુદ્ધિ અને ક્રિયા શુદ્ધિ તો કદાચ થઈ જાય છે, પરંતુ મન શુદ્ધિ બધા માટે દુર્લભ છે, કારણ કે આ ચંચળ મન અનેક વિષયોમાં ભટક્યા કરે છે. રાજન, જે મન અનેક દુર્ભાવોમાં અટકેલું રહે છે તે શુદ્ધ કઈ રીતે થઈ શકે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ બધા તપ તીર્થમાં વિઘ્નો છે. તેથી આપણા વ્યવહારમાં પ્રાણીઓની હિંસા ન કરવી, મુખથી અસત્ય વચન ન બોલવું, ચોરી ન કરવી અને મનને પવિત્ર રાખવા ઇન્દ્રિયોનો સંયમ કરવો. રાજન, આપણા ધર્મનું પાલન થાય તો બધા તીર્થોનું ફળ મળી જાય છે. રસ્તામાં જતા જતા સંસર્ગ દોષને લીધે નિત્ય કર્મ છોડી દેવાથી તીર્થયાત્રા નિષ્ફળ થઈ જાય છે. વધારે શું કહું, ઉલટાનો પાપના જ ભાગીદાર થઈ જવાય છે. રાજન, એ નક્કી છે કે તીર્થ દેહના મેલને ધોઈ નાખે છે, પરંતુ મનના મેલને ધોવાની તેનામાં શક્તિ નથી. ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ ગંગા વગેરે તીર્થોમાં પણ અધિક પવિત્ર માનવામાં આવે છે. જો નસીબ જોગે ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ સુલભ થઈ જાય તો મનનો મેલ અવશ્ય ધોવાઈ જાય છે. પરંતુ રાજન, આ ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થને પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પુરુષોના સત્સંગની ખૂબ આવશ્યકતા છે. વેદ, શાસ્ત્ર, વ્રત, તપ, યજ્ઞ અને દાનથી ચિત્ત શુદ્ધિ રૂપી તીર્થ પ્રાપ્ત થવું વધારે કઠણ છે. વશિષ્ઠજી બ્રહ્માજીના પુત્ર હતા. તેમણે વેદો અને શાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. ગંગા કિનારે રહેતા હતા, તેમ છતાં દ્વેષને લીધે વિશ્વામિત્રજી સાથે તેમનો અણબનાવ થઈ ગયો અને બંને એકબીજાને શ્રાપ આપી દીધા હતા અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. વ્યાસજી કહે છે, રાજન, બંને મુનિઓને આપસમાં લડતા ઝઘડતા જોઈને બ્રહ્માજી બધા દેવતાઓ સાથે ત્યાં આવ્યા. તેમણે વશિષ્ઠ અને વિશ્વામિત્ર બંનેને સમજાવીને યુદ્ધ બંધ કરાવ્યું. બંને પરસ્પર શ્રાપ આપ્યા હતા તેનું પણ સમાધાન કરી દીધું. પછી બધા દેવતાઓ પોતાને સ્થાને પધારી ગયા. વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી પણ પોતાના આશ્રમે ચાલ્યા ગયા. બ્રહ્માજીના ઉપદેશથી બંને વચ્ચે પ્રેમ ભાવ સ્થપાયો. રાજન, આ પ્રમાણે વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીનું પરસ્પર યુદ્ધ થયું. તેનાથી બંનેને અપાર દુઃખો ભોગવવા પડ્યા. નરેન્દ્ર, દાનવો, માનવો અને દેવતાઓમાં એવી કોઈ વ્યક્તિ નથી જે અહંકારને જીતીને નિરંતર સુખમય જીવન વિતાવતી હોય. આનાથી એવું સાબિત થાય છે કે શ્રેષ્ઠ પુરુષો માટે પણ ચિત્ત શુદ્ધિ અતિશય કઠણ છે. તેથી સારી રીતે ચિત્ત શુદ્ધિ કરી લેવી ખૂબ જરૂરી છે. તે સિવાય તીર્થ, સત્ય, દાન તથા ધર્મના જેટલા સાધન છે તે બધાનું કોઈ પ્રયોજન નથી. શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની છે, સાત્વિકી, રાજસી અને તામસી. ધર્મ અને કર્મમાં જોડાયેલા મનુષ્યના હૃદયમાં ત્રણ પ્રકારની શ્રદ્ધા અવશ્ય હોય છે. ઈચ્છિત ફળ આપનારી સાત્વિકી શ્રદ્ધા જગતમાં દુર્લભ છે. રાજસી શ્રદ્ધા પણ ટકી રહે તો સાત્વિકી શ્રદ્ધાનું અર્ધું ફળ મળી જાય છે. રાજેન્દ્ર, કામ અને ક્રોધવશ મનુષ્યમાં જે તામસી શ્રદ્ધા ઘર કરીને બેસી જાય છે તેનાથી કોઈ પ્રયોજન કાર્ય સિદ્ધ થતું નથી. તેનાથી કોઈ પ્રકારનો યશ મળવો પણ સંભવ નથી. તેથી સત્સંગ અને વેદાંત સાંભળવાથી ચિત્તની વાસનાઓ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમ કરીને ભગવતી જગદંબાની નિરંતર આરાધના કરવી જોઈએ. કળિયુગના દોષોથી ભયભીત થઈને સદા ભગવતીનું નામ સ્મરણ કરવું જોઈએ. ભગવતીના લીલા ચરિત્રનું ગાન અને તેમના ચરણોનું ધ્યાન કરવું એ જ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. આ પ્રમાણે સત્કર્મમાં જોડાયેલો મનુષ્ય કદાપી કળિયુગના ભયથી વ્યથિત થતો નથી. આ સાધન પાપીઓને પણ ખૂબ જ સરળતાથી સંસારમાંથી મુક્ત કરવા વાળું છે. અધ્યાય 10, 11, 12, 13 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.